ને તે સમયને યાદ કરો જયારે અમોએ તમારી પાસેથી વચન લીધું કે તમે અંદરોઅંદર ખૂન વહેંચી કરશો નહીં, તેમજ તમારા માંથીના લોકોને તમારા શહેરમાંથી કાઢી મૂકશો નહીં. પછી તે તમોએ કબૂલ કર્યું અને તમે તે વખતે હાજર પણ હતા. તે છતાંય તમે એ છો કે પોતાનાઓને મારી નાખો છો તથા તમારે માંથીના એક ટોળાને તેમના ઘરોમાંથી કાઢી મૂકો છો અને તેમની વિરુદ્ધ ગુના તથા અત્યાચાર કરવામાં જુલ્મ કરવામાં એકબીજાને મદદ આપો છો. ને જયારે તેમને તમારી સામે બંદીવાન બનાવીને કેદી બનાવીને લાવવામાં આવે છે ત્યારે તમે બદલો આપીને તેમને છોડાવો છો. જો કે તેમને કાઢી મૂકવાનું કામ જ તમારા માટે હરામ ગણાવવામાં આવ્યું હતું. શું ત્યારે તમે કિતાબના અમુક ભાગને માનો છો અને અમુક ભાગને માનતા નથી? માટે તમારા માંથી જે કોઈ આવું કરે તેના માટે આ દુનિયાની જિંદગીમાં નામોશી બે ઇજ્જતી સિવાય બીજો શો બદલો છે? ને કયામતના દિવસે પણ તેમને ઘણી મોટી સજા કરવામાં આવશે, ઘણી મોટી સખત સજા તરફ ફેરવવામાં આવશે. અને તમે જે કઈ કરો છો તેનાથી અલ્લાહ અજાણ નથી. આ એ જ લોકો છે કે જેઓ આખિરતના બદલે દુનિયાની જિંદગી ખરીદે છે. માટે તેમની સજા હરગીજ કોઈ પણ હિસાબે હળવી કરવામાં આવશે નહીં, તેમજ તેમને કોઈ પણ રીતની મદદ પણ કરવામાં આવશે નહીં. ચોક્કસ જ અમોએ મૂસાને કિતાબ અદા કરી તથા તેના પછી બીજા પૈગંબરો એક પછી એક મોકલ્યા ને અમોએ મરિયમના દીકરા ઈસાને ખુલ્લી નિશાનીઓ આપી તથા રૂહુલ કુદ્દુસ યાની કે જિબ્રાહીલ થકી તેની મદદ કર્યા કરી. પણ શું એવું નથી બન્યું કે જ્યારે જ્યારે કોઈ રસૂલ તમારી પાસે તમારી ઈચ્છા વિરુદ્ધનો હુકમ લઈ આવ્યો ત્યારે ત્યારે તમે ઘમંડ કરતા જ રહ્યા, તકબૂર કરતા જ રહ્યા? પછી કેટલાકને જૂઠા પાડ્યા, ત્યારે કેટલાકને કત્લ કરી નાખ્યા. એને તેઓ કહે છે કે અમારા દિલો પર પડદા છે, એમ નથી, બલકે અલ્લાહે તેમની બેઈમાનીના કારણે તેમને ફિટકાર્યા છે. માટે ઘણા થોડા ઈમાન લાવશે. જયારે તેમની પાસે અલ્લાહની એક કિતાબ કુરાન આવી કે જે તેમની પાસે જે કિતાબ છે તેની સચ્ચાઈ તેની સત્યતા બતાવનાર છે. પહેલા તો તેઓએ તેને માની નહીં, જો કે તેની પહેલા તેઓ પોતે નહીં માનનારાઓ વિરુદ્ધ નહીં માનનારાઓ ખિલાફ આવનાર પૈગંબરની મદદથી જીત મેળવવા માટે પ્રાર્થના ને ઈબાદત કરતા હતા. પણ જયારે તેમની પાસે તે પૈગંબર આવ્યો ત્યારે તેમણે તેને ઓળખ્યો નહીં ને તેના પર ઈમાન લાવ્યા નહીં. માટે તે ઈમાન ન લાવનારાઓ પર અલ્લાહની ફિટકાર ને લાનત થાય. કેવી ખરાબ છે તે વસ્તુ કે જેના બદલામાં તેમણે પોતાના આત્માને નફ્સ વેચી નાખ્યા છે, ને તે એ માટે કે અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે, જે કાંઈ નાઝિલ કર્યું છે તેનો તેઓ ઇનકાર કરે, ને ઈર્ષા એટલા માટે કે અલ્લાહ પોતાના બંદાઓમાંથી ચાહે છે તેના ઉપર પોતાની મહેરબાની ઉતારે છે ને તેઓ ચાહે છે તેના ઉપર નહીં. આથી તેઓ ગઝબ ઉપર ગઝબના, કોપ ઉપર કોપના હકદાર બન્યા, અધિકારી બન્યા, ને ઇનકાર કરનારાઓ માટે ફજેત કરનારી સજા છે. જ્યારે તેમને કહેવામાં આવે છે કે જે કાંઈ અલ્લાહે ઉતાર્યું છે તેના પર ઈમાન લાવો, ત્યારે કહે છે કે અમારા પર જે કાંઈ ઉતારવામાં આવ્યું છે તેને તો અમે માનીએ છીએ ને તેથી વધારે. તે ઉપરાંત તેઓ બીજું જે કાંઈ છે તેનો ઇનકાર કરે છે. જો કે તે કુરાન સત્ય છે, સાચું છે, ને જે કાંઈ તોરે તેની પાસે છે તેની પણ સત્યતાને સચ્ચાઈ બતાવનાર છે. માટે કહે કે જો તમે ખરેખર ઈમાન લાવનારા હતા તો આ પહેલા આવેલા નબીઓને શા માટે કતલ કરતા હતા. ને ચોક્કસ જ મૂસા તમારી પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યા, પછી તેની ગેરહાજરીમાં તમે વાછરડાને ગાયના બચ્ચાને પૂજવા લાગ્યા ને તેમાં તમે જ ઝુલમગાર હતા. સમયને યાદ કરો જયારે અમોએ તમારી પાસેથી પાકું વચન લીધું ને સીના પહાડને તમારા માથા ઉપર ઊંચકી ધરી રાખ્યો ને હુકમ કર્યું કે જે કાંઈ અમોએ તમને આપ્યું છે તે મજબૂતીથી પકડી લો ને ધ્યાન દઈ સાંભળો. ત્યારે તેમણે કહ્યું કે અમોએ સાંભળી લીધું, પણ અમોએ નાફરમાની કરી, કહ્યું ના માન્યું. અને તેમની નાફરમાનીના કારણે તેમના દિલોમાં વાછરડાનો પૂજ્ય ભાવ, વાછરડા તરફ ઇબાદતની લગન પેસી ગઈ. એ રસૂલ, તું કહે કે જો તમે એવા ઈમાન લાવનારા હો તો તમારું ઈમાન તમને સાચે જ ઘણો ખરાબ હુકમ કરે છે. અને આ પણ કહે કે જો આખરતનું ઘર અલ્લાહને ત્યાં ખાસ તમારા માટે જ છે ને બીજા લોકો માટે નથી, તો એમ કહેવામાં જો તમે સાચા હો તો મોત માગી લો. પણ તેઓ પોતાના હાથે જે આગળ મોકલી ચુક્યા છે, યાની કે જે અમલો કરી ચુક્યા છે, તે કારણે તેઓ મોતની હરગીજ ઈચ્છા કરશે નહીં. ને અલ્લાહ ઝુલમગારોથી સારી રીતે વાકિફ ને જાણકાર છે. ને તને ચોક્કસ જ માલુમ પડશે કે તેઓ સર્વે માણસો કરતા સંસારી જિંદગીના આ દુનિયાવી જિંદગીના ખૂબ જ લોભ વાળા છે. એટલા બધા પ્રમાણમાં, એટલા બધા હિસાબમાં કે મુશ્રિકો કરતા પણ વધારે. તેઓ માથીના દરેક એવું ચાહે છે કે તે પોતે 1000 વર્ષ જીવે, પણ તેનું મોટી ઉંમરનું થવું પણ તેને અમારી સજાથી બચાવી શકનાર નથી. અને જે વર્તન તેઓ કરે છે તે અલ્લાહ સારી રીતે જોવે છે. રસૂલ, તું કહે કે જે કોઈ જિબ્રાઈલનો દુશ્મન હશે તે અલ્લાહનો દુશ્મન છે, કારણ કે તે જિબ્રાઈલ તે છે કે જેણે અલ્લાહના હુકમથી તારા દિલ ઉપર કુરાન ઉતાર્યું છે, જે કુરાન પોતાની આગળની કિતાબોની સત્યતા સચ્ચાઈ બતાવનાર છે ને ઈમાન લાવનારાઓ માટે હિદાયત અને ખુશખબર છે. જે કોઈ અલ્લાહ તથા તેના ફરિશ્તા તથા તેના રસૂલો તથા જિબ્રાઈલ તથા મિકાઈલના દુશ્મન છે, તો બેશક અલ્લાહ પણ તે નહીં માનનારાઓનો દુશ્મન છે. એ રસૂલ, ખરેખર અમોએ તારી પાસે ખુલ્લી નિશાનીઓ મોકલી છે ને તેનો દુરાચારીઓ ખરાબ અમલ કરનારાઓ સિવાય કોઈ ઇનકાર કરશે નહીં. શું જ્યારે જ્યારે તેઓએ કોઈ એક કરાર કર્યો, કોન્ટ્રાક્ટ કર્યો, ત્યારે ત્યારે તેઓ માંથીના એક પક્ષે, એક ગિરોહે તેને તોડી નથી નાખ્યો? શું એમ કરવું તોરેત ને ફોલો કરવું છે? નહીં, બલકે તેઓ માંથીના ઘણા ખરા તોરેત ને જ માનતા નથી. ને જ્યારે અલ્લાહના તરફથી એવો એક રસૂલ આવ્યો કે જે તેમની પાસેની વસ્તુઓ યાનિ કે તૌરેત વગેરેને પણ સત્ય બતાવનાર છે, સાચું કહેનાર છે, ત્યારે જેમને કિતાબ આપવામાં આવી હતી તેઓમાંથીના એક ટોળાએ અલ્લાહની કિતાબને એવી રીતે પીઠ પાછળ ફેંકી દીધી કે જાણે તેઓ તેને જાણતા જ ન હતા. સુલેમાનની હુકુમત દરમિયાન, સત્તા દરમિયાન જે મંત્ર શૈતાનો ભણતા શીખતા હતા તેને ફોલો કરીને તે મુજબ તેઓ ચાલવા લાગ્યા. જોકે સુલેમાન તરફથી નાસ્તિકપણાની કોઈ વાત બનવા પામી ન હતી, બલકે શૈતાનોએ જ નાસ્તિકપણું કર્યું. તેઓ માણસોને જાદુ શીખવતા હતા અને તે યાની કે જંત્ર મંત્ર શીખવતા કે જે બાબિલ શહેરમાં બંદીવાન બનેલા કેદી બનેલા હારુત અને મારુત નામના ફરિશ્તાઓને જાહેર કરવામાં આવ્યા હતા. જો કે તે બંને બે ફરિશ્તા કોઈને કાંઈ પણ શીખવતા ન હતા જ્યાં સુધી એવું કહી ન દેતા કે સાંભળજો, અમે તો માણસો માટે સિરપ પરીક્ષા છીએ, કસોટી છીએ. માટે એ માણસ તું નાસ્તિક પણ કર નહીં, તો પણ તે લોકો બીવી અને શોહર વચ્ચે, પતિ પત્ની વચ્ચે જુદા પડાવે તેવો જાદુ તેમની પાસેથી શીખતા. જો કે અલ્લાહના હુકમ સિવાય તેઓ તેનાથી કોઈને પણ નુકસાન પહોંચાડી શકતા ન હતા. ઉલટું જે તે શીખતા તે તેમના માટે નુકસાનકારક હતું અને લાભદાયક ન જ હતું. વળી તેઓ આ પણ સારી રીતે જાણતા હતા કે જે કોઈ જાદુ આ જાદુ વસ્તુનો ખરીદનાર હશે તેના માટે આખેરતમાં આ દુનિયા પછીની દુનિયામાં કાંઈ પણ લાભ નહીં હોય. અને સાચે તે ઘણી ખરાબ કિંમત હતી કે જે થકી તેઓ પોતાના આત્મા નફ્સને વેચી નાખતા હતા. જો તેઓ આ જાણતે તો જો તે લોકો ઈમાન લાવ્યા હોત તથા મુત્તકીપણું અપનાવતે પરહેજગાર કરી હોત તો સાચે જ અલ્લાહ તરફથી જે સવાબ મળતે તે બહેતર હોત. જો તેઓ આ જાણતી તો ઈમાન લાવનારાઓ રસૂલને રાયના શબ્દથી સંબોધી બોલાવો નહીં અને ઉંધુર ના કહી બોલાવ્યા કરો ને આ હુકમ ધ્યાનથી સાંભળો. ને આ હુકમ ન માનનારાઓ માટે દુઃખ આપતી સજા છે. કિતાબ વાળાઓ માંથી જેઓ નાસ્તિક છે તેમને તથા મૂર્તિને જેઓ પૂજે છે તેમને આ પસંદ નથી કે તમારા પાલનહાર તરફથી તમારા પર કોઈ ભલાઈ ઉતરવા પામે. જો કે અલ્લાહ જેને ચાહે છે તેને જ પોતાની રહેમત માટે પસંદ કરી કાઢે છે. ને અલ્લાહ મહાન મહેરબાન છે. અમે કોઈ આયતને રદ કરતા નથી અથવા ભૂલાવી દેતા નથી જ્યાં સુધી કે તેનાથી વધારે સારી અથવા તેના જેવી બીજી એક આયત ઉતારીએ. શું તને ખબર નથી કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબૂ ધરાવનાર છે? જાણતો કે આસમાનો તથા જમીનનો માલિક અલ્લાહ જ છે ને અલ્લાહ સિવાય કોઈ તમારો દોસ્ત કે મદદગાર નથી. الكفر بالإيمان فقد ضل سواء السبيل. શું તમારો એવો ઈરાદો છે કે તમે પણ તમારા રસૂલને એવા જ સવાલ કરો જેવા કે આ પહેલા મૂસાને તેની કોમ તરફથી કરવામાં આવ્યા હતા? ને જે કોઈ ઈમાન ને બે ઈમાની થી બદલી નાખશે તો ચોક્કસ જ તે સાચા રસ્તા થી રવડી જશે, ભટકી જશે. કિતાબ વાળાઓમાંથી ઘણા ખરા એવી ઈચ્છા રાખે છે કે તમને તમારા ઈમાન લાવ્યા પછી પણ પાછા નાસ્તિકપણાની હાલતમાં ફેરવી નાખે. તેઓને સત્ય ને હક જાહેર થયા છતાં એમ કરવાનું કારણ ફક્ત તેમના દિલો માથેની અદેખાય જ છે. પણ તમે તેમને માફ કરી દો તથા દરગુજર કરો અહીં સુધી કે અલ્લાહ પોતાના હુકમને પોતે જાહેર કરી દેખાડે. બેશક અલ્લાહ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ ધરાવનાર છે. નમાઝ કાયમ કરો તથા ઝકાત આપતા રહો અને જે નેકી જે સારા અમલો તમે તમારા પોતાના માટે આગળથી મોકલશો તેને તમે અલ્લાહ પાસે જરૂર મોજૂદ ને હાજર જોશો. બેશક અલ્લાહ તમારા બધા કામોને જોવે છે. ને તેઓ કહે છે કે જેઓ યહૂદી હશે અથવા જેઓ ખ્રિસ્તી હશે તેમના સિવાય બીજો કોઈ હરગીજ કોઈ હિસાબે જન્નતમાં દાખલ થશે નહીં. આ ફક્ત તેમની ખોટી કલ્પનાઓ છે, ખોટા મનના વિચારો છે. તું કહે કે જો તમે સાચા હો તો તમારી દલીલ રજૂ કરો. જે પોતાના બધા કામોમાં અલ્લાહને જ આધીન થયો, અલ્લાહને જ તાબે થયો, વળી તે એહસાન કરનાર પણ હોય, પરોપકારી પણ હોય, તો તેનો બદલો તેના પાલનહાર પાસે છે જ, અને તેમને ન તો કાંઈ બીક રહેશે અને ન તો તેઓ ઉદાસ ને ગંભીર થશે. યહૂદીઓ કહે છે કે ખ્રિસ્તીઓનો ધર્મ કોઈ સિદ્ધાંત ઉપર નથી, કોઈ ઉસૂલ ઉપર નથી, ને ખ્રિસ્તીઓ કહે છે કે યહૂદીઓનો ધર્મ કોઈ સિદ્ધાંત ઉપર નથી, ઉસૂલ ઉપર નથી. જોકે તેઓ બંને અલ્લાહની જ કિતાબ પડે છે, જે મૂર્તિ પૂજક અરબ લોકોને ઈશ્વરી જ્ઞાન ઇલાહી ઇલ્મ નથી, તેઓ પણ તે યહૂદી તથા ખ્રિસ્તીઓના જેવી જ વાતો બનાવી કહે છે. ત્યારે હે ખ્રિસ્તી અને યહૂદીઓ, તમારામાં તથા તેમનામાં ફરક જ જોશો. પછી અલ્લાહ કયામતના દિવસે તેમની વચ્ચે તેઓ જે વાતોમાં મતભેદ કરી રહ્યા છે તેમનો ખુલાસોનો ફેંસલો કરી દેશે. ને એથી વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહની મસ્જિદમાં તેના નામનો જિકર થતો, તેના નામનો ઉલ્લેખ થતો અટકાવે તથા તે મસ્જિદોને નાશ ને નાબૂદ કરવાની કોશિશ કરે. આવા લોકો માટે દીક રાખ્યા વગર મસ્જિદોમાં દાખલ થવું બરાબર નથી. તેમના માટે આ લોકમાં, આ દુનિયામાં મોટી નાલેશી બેઇજ્જતી તથા આખરતમાં ઘણી મોટી સજા છે. પૂરબ તથા પશ્ચિમ અલ્લાહના જ છે, માટે તમે જે દિશા તરફ મોઢું ફેરવશો ત્યાં અલ્લાહ તમારી સામે જ છે. બેશક અલ્લાહ દરેક જગ્યાએ ફેલાયેલ સર્વવ્યાપી ને સર્વજ્ઞાની બધું જાણનાર છે. અને ખ્રિસ્તી તથા યહૂદીઓ કહે છે કે અલ્લાહ ને પોતાને માટે એક ઔલાદ છે, પણ તેની જાત આવી વાતોથી પાક છે. બલકે આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધું તેનું જ છે અને સર્વે તેના જ ફરમા બરદાર છે. આસમાનો તથા જમીનનો શરૂ કરનાર તે જ છે, ને જ્યારે તે કોઈ મામલાનો ફેંસલો કરે છે ત્યારે તેને સિર્ફ એટલું જ કહે છે કે કુન, યાની કે થા, એટલે તે તરત જ થઈ જાય છે. અને અજ્ઞાનીઓ કહે છે, જાહિલો કહે છે કે અલ્લાહ અમારી સાથે વાતો કેમ કરતો નથી, અથવા અમારી પાસે અમે માંગીએ તેવી એકાદ નિશાની કેમ આવતી નથી. એ જ મુજબ તેમની પહેલાના જાહિલો પણ તેમના જેવી જ વાતો કરતા હતા. તેઓ સર્વેના દિલો, બધાના દિલો એક સરખા છે. બેશક મજબૂત વિશ્વાસ રાખનારા લોકો માટે અમે દલીલો સાફ કરીને, ચોખ્ખી કરીને બયાન કરી ચૂક્યા છીએ. બેશક અમોએ તને સત્યની સાથે, હકની સાથે ખુશખબર આપનાર, યાની કે કુરાનની સાથે ખુશખબર આપનાર ને ડરાવનાર બનાવી મોકલ્યો છે, ને તારાથી જહન્નમ વાસીઓ બાબતે પૂછપરછ કરવામાં આવશે નહીં. યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તારાથી હરગીજ રાજી થશે નહીં, જ્યાં સુધી કે તું તેમના ધર્મ ઉપર ચાલે. કહે કે બેશક અલ્લાહની હિદાયત એ જ હિદાયત છે, યાની કે અલ્લાહની હિદાયત એ જ સાચી હિદાયત છે. અને જો તને ઇલમ હાંસિલ થઈ ગયા પછી પણ તું તેમની ચાહનાઓને ફોલો કરશે, ચાહનાઓ મુજબ કરશે, તો તને અલ્લાહના ગઝબથી બચાવનાર કોઈ દોસ્ત કે મદદગાર રહેશે નહીં. ومن يكفر به فأولئك هم الخاسرون. જે લોકોને અમોએ કિતાબ આપી છે તેમાંથીના જેઓ તેને એવી રીતે પડે છે કે જેવી રીતે પડવાનો હક છે, તેઓ કુરાનને પણ માને છે અને જે તેનો ઇનકાર કરે છે, મનાય કરે છે, તો તેઓ જ નુકસાન ઉઠાવનારા છે.